سورة سجدہ، سورہ نمبر 32. بسم اللہ الرحمن الرحیم. شروع کرو چھو موٹا مہربان نے بہج رحم وارا اللہ نا نام تھی. الف لام میم. تنزيل الكتاب لا ريب فيه من رب العالمين. اما كان شنكا نتي કે આ કિતાબનું ઉતારવું બધી દુનિયાવાળાઓના પાલનહાર તરફથી છે. એમ યકુલુના સ્તરાહ બલ હુવલ હક મિન રબ્બિક લિતુન્ઝિર કૌમન મા અતાહુમ મિન નઝીર મિન કબલિક લઅલ્લહુમ યહ્તદૂન. શું તેઓ એમ કહે છે કે તે તેણે પંડે જ ઉપજાવીને બનાવી કાઢ્યું છે? તેમ નથી, બલકે તે તારા પાલનહાર તરફથી સચ્ચાઈની સાથે ઉતરેલું છે કે જેથી તું તે લોકોને બીવરાવે, યાની કે અલ્લાહના અઝાબથી બીવરાવે કે જેમની પાસે તારી અગાઉ કોઈ બીવરાવનાર આવ્યો નથી, કે કદાચ ને તેઓ સાચો રસ્તો મેળવે. અલ્લાહુ અલ્લઝી ખલકસ સમાવાતિ વલ અર્દ વમા બૈનહુમા ફી સિત્તતિ અય્યામિન સુમ્મા સ્તવા અલલ અર્શ મા લકુમ મિન દુનિહી મિન વલિય વલા શફી અફલા તતઝક. અલ્લાહ એ જ છે જેણે આસમાનો તથા જમીનને તથા જે કાંઈ તે બંનેની વચ્ચે છે તેને 6 દિવસમાં પેદા કર્યા છે, પછી અર્શ પર બિરાજમાન થયો, યાની કે બધી બાજુ પોતાની સત્તા જમાવી. તેના સિવાય ન કોઈ તમારો વાલી છે અને ન કોઈ ભલામણ કરનાર. શું તે છતાં તમે નસીહત હાસિલ કરતા નથી? આસમાનથી જમીન સુધીની બધી બાબતોની વ્યવસ્થા ને નિઝામ એ જ કરે છે. પછી તે દિવસે કે જેનો હિસાબ તમારી ગણતરી મુજબ 1000 વર્ષનો છે, તે બધી બાબતો તેની જ હુજુરમાં ઉપર જશે. છુપી તથા ખુલ્લી વાતોનો જાણનાર જબરદસ્ત ને મોટો મહેરબાન છે. જેણે પેદા કરેલી દરેક વસ્તુ ઉમદા પેદા કરી છે ને માણસની પેદાઈશની શરૂઆત માટીથી કરી છે. પછી તેની નસલને માણસની શરીરના એક ગંદા પાણીના સત્વથી પેદા કર્યો. પછી તેને પૂરો કર્યો ને પછી પોતાની રૂહમાંથી તેમાં ફૂંકી ને તમારા સાંભળવા માટે કાન તથા જોવા માટે આંખો તથા સમજવા માટે દિલ બનાવ્યા, છતાં પણ તમે ઘણો થોડો આભાર યાની કે ઘણો થોડો શુકર માનો છો. ને તેઓ કહે છે કે જ્યારે અમે જમીનમાં ગુમ થઈ જઈશું ત્યારે શું અમે નવીન પેદાઈશમાં પેદા થઈશું? અસલ વાત આ છે કે તેઓ તેમના પાલનહારની મુલાકાતનો જ ઇનકાર કરનારા છે. એ રસૂલ, તું કહે કે મલેકુલ મોત જે તમારા પર મુકરર કરવામાં આવ્યો છે તે જરૂર તમારો અંત લાવશે, પછી તમે તમારા પાલનહારની તરફ ફેરવવામાં આવશો. અને અગર તું જોતે કે જ્યારે તે ગુનેગારો પોતાના પાલનહારની હુજુરમાં માથું નમાવીને ઊભા હશે ને આ અર્જ કરતા હશે કે એ અમારા પાલનહાર, હવે અમારી આંખો તથા કાન ઉઘડી ગયા, હવે તું અમને દુનિયામાં પાછા મોકલી દે કે જેથી અમે સારા કામો કરીએ, ને બેશક હવે તો અમે કયામતને પૂરેપૂરા માનનારા થઈ ગયા છીએ. ને જો અમે ચાહતે તો દરેકે દરેક શખ્સને દુનિયામાં જ હિદાયત આપી દેતે, પણ મારા તરફથી દુનિયાની શરૂઆતથી જ આ વાત નક્કી થઈ ચૂકી છે કે હું જહન્નમને જિન્નાતો તથા માણસોથી જરૂર ભરી દઈશ. પછી તેમને કહેવામાં આવશે કે તમે આજના દિવસની હાજરીને ભૂલી ગયા હતા, તેના બદલામાં મજા ચાખો. બેશક અમે પણ તમને ભૂલી જઈએ છીએ, ને જે કામો તમે કર્યા હતા તેના બદલામાં હંમેશના અઝાબની મજા ચાખ્યા કરો. સિર્ફ તેઓ જ અમારી આયતો પર ઈમાન રાખે છે કે જેમને પણ કુરાને મજીદ થકી સબક આપવામાં આવે છે ત્યારે સજદામાં પડી જાય છે ને પોતાના પાલનહારના વખાણની તારીફની તસ્બી કરે છે, માળા જપે છે અને મુદ્દલ અભિમાન કરતા નથી. તેમના પડખા પથારીઓથી દૂર રહે છે, બિસ્તરોથી અલગ રહે છે, યાની કે રાત્રે તેઓ જાગતા રહે છે ને પોતાના પાલનહારને બીક અને આશાની હાલતમાં પોકારતા રહે છે. ને અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ખર્ચતા રહે છે. જેથી કોઈ માણસ આ વાત નથી જાણતો કે તેમની આંખોની ઠંડક માટેની કઈ કઈ વસ્તુઓ તેમના માટે સંતાડી રાખવામાં આવી છે, અને આ તેમના નેક આમાલોનો બદલો હશે જે તેઓ કર્યા કરતા હતા. શું તે શખ્સ કે જે મોમિન છે તે તેના જેવો થઈ શકે છે કે જે ફાસિક ને ગુનેગાર હોય? હરગિઝ બે બરાબર નથી. એ લોકો કે જેઓ ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા, તો તેઓ જે કામો કર્યા કરતા હતા તેના બદલામાં તેમને રહેવા માટે બગીચા હશે. આ ચીજ તેમણે કરેલા સારા કામોના બદલામાં હશે. ને રહ્યા તે લોકો કે જેઓ ફાસિક હતા, ગુનેગાર હતા, તો તેમનું ઠેકાણું આગ છે. જ્યારે જ્યારે પણ તેઓ તે આગમાંથી નીકળવાનો ઈરાદો કરશે ત્યારે તેમાં જ પાછા ધકેલી દેવામાં આવશે, ને તેમને કહેવામાં આવશે કે હવે તમે આ આગની મજા ચાખો કે જે તમે જૂઠલાવ્યા કરતા હતા. ને આ પણ જરૂરી છે કે એક મોટા અઝાબ ની સિવાય અમે તેમને દુનિયામાં એક નાના અઝાબ ની પણ મજા ચખાડીએ કે કદાચ ને તેઓ સાચે રસ્તે પાછા વળે. ને તે કરતા વધારે મોટો જુલમગાર કોણ હશે કે જેને તેના પાલનહારની આયતો થકી નસીહત કરવામાં આવી હોય, છતાં તેણે તેનાથી મોઢું ફેરવી લીધું હોય? બેશક અમે ગુનેગારોથી બદલો લેનારા છીએ. ને ચોક્કસ જ અમોએ મૂસાને કિતાબ અતા કરી હતી, યાની કે તૌરેત અતા કરી હતી, અને એવી જ રીતે તને આ કુરાને મજીદ અતા કર્યું છે. માટે એ રસૂલ, તું આ કુરાને મજીદ ના મળવામાં શંકા ન કર, ને અમોએ તે તૌરેત ને બની ઇસરાયલ માટે હિદાયત યાની કે સાચો રસ્તો દેખાડનારી ઠરાવી હતી. ને જ્યારે તેઓએ સબર કરી તથા અમારી આયતો પર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો ત્યારે અમોએ તેઓમાંથી એવા ઇમામ આગેવાન બનાવ્યા કે જે અમારા હુકમ મુજબ હિદાયત કરતા હતા. એ રસૂલ, બેશક તારો પાલનહાર કયામતના દિવસે જે જે બાબતોમાં તેઓ મતભેદ કર્યા કરે છે તેનો તેમની વચ્ચે ફેંસલો કરી દેશે. શું આ તેમના માટે સબક નથી કે અમોએ તેમની પહેલા કેટલી પેઢીઓનો નાશ કર્યો કે જેમના ઘરોમાં આ લોકો ચાલ્યા ફર્યા કરે છે? બેશક તેમાં નિશાનીઓ મોજૂદ છે, છતાં હજી પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી. શું તેઓ આ નથી જોતા કે અમે પાણીને પડતર જમીન તરફ હાંકી લઈ જઈએ છીએ, પછી તે થકી ખેતી પેદા કરી દઈએ છીએ જેમાંથી તેમના જાનવરો ખાય છે અને તેઓ પોતે પણ? શું હજી પણ તેઓ ધ્યાન દઈ જોતા નથી? ને તેઓ કહે છે કે જો તમે સાચા છો તો દેખાડો આ ફેંસલો ક્યારે થશે. તું કહે કે ફેંસલાના દિવસે તે લોકો કે જેઓ દુનિયામાં ઈમાન નથી લાવ્યા તેમનું ઈમાન લાવવું તેમને કાંઈ લાભ કે ફાયદો પહોંચાડશે નહીં, ને તેમને મોહલત કે મોકો પણ આપવામાં આવશે નહીં. માટે એ રસૂલ, તું તેમના તરફથી મોઢું ફેરવી લે અને વાટ જો, બેશક તેઓ પણ વાટ જોઈ રહ્યા છે.